શ્રીમદ્ ભાગવત ચોથો સ્કંદ 17મો અધ્યાય. મહારાજ પૃથુનો પૃથ્વી પર ક્રોધ અને પૃથ્વીએ કરેલી પૃથુની સ્તુતિ. શ્રી મૈત્રેયજી કહે છે, આ પ્રમાણે જ્યારે બંદીજનોએ મહારાજ પૃથુના ગુણો અને કર્મોના વખાણ કરીને તેમની પ્રશંસા કરી ત્યારે તેમણે પણ તેમનું અભિનંદન કરીને તથા તેમને મનોવાંછિત વસ્તુઓ આપીને સંતુષ્ટ કર્યા. તેમણે બ્રાહ્મણ વગેરે ચારે વર્ણોના સેવકો, મંત્રીઓ, પુરોહિતો, પૂરવાસીઓ, દેશવાસી, ભિન્ન ભિન્ન પ્રકારની પ્રકૃતિના લોકોનો સત્કાર કર્યો. વિદુરજીએ પૂછ્યું, હે બ્રહ્મન, પૃથ્વી તો અનેક રૂપો ધારણ કરી શકે છે, તેણે ગાયનું જ રૂપ શા માટે ધારણ કર્યું? અને જ્યારે મહારાજ પૃથ્વીએ તેનું દોહન કર્યું ત્યારે વાછરડો કોણ બન્યું અને દોહવાનું પાત્ર ક્યું થયું? દેવી પૃથ્વી તો પહેલા સ્વભાવથી જ ઊંચી નીચી હતી, તેને તેમણે સમતલ કેવી રીતે બનાવ્યું? અને ઇન્દ્ર તેમના યજ્ઞ સંબંધિત ઘોડાને શા માટે હરી ગયા? બ્રહ્મજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ ભગવાન સનંતકુમાર પાસેથી જ્ઞાન અને વિજ્ઞાન મેળવીને તે રાજર્ષિ પૃથુ કઈ ગતિ પામ્યા? પૃથુના રૂપમાં સર્વેશ્વર ભગવાન શ્રીકૃષ્ણે જ અવતાર લીધો હતો, એથી પુણ્યકીર્તિ શ્રી હરિના તે પૃથુ અવતાર સાથે સંબંધિત જે અન્ય પણ પવિત્ર ચરિત્રો હોય તે બધા જ તમે મને કહો. હું તમારો અને શ્રીકૃષ્ણ ચંદ્રનો ઘણો અનુરાગી ભક્ત છું. શ્રી સુતજી કહે છે, જ્યારે વિદુરજીએ ભગવાન વાસુદેવની કથા કહેવા માટે આ પ્રમાણે પ્રેરિત કર્યા ત્યારે શ્રી મૈત્રેયજી પ્રસન્ન ચિત્તે તેમની પ્રશંસા કરતા કહેવા લાગ્યા. શ્રી મૈત્રેયજીએ કહ્યું, હે વિદુરજી, બ્રાહ્મણોએ મહારાજ પૃથુનો રાજ્યાભિષેક કરીને તેમને પ્રજારક્ષક જાહેર કર્યા. તે દિવસોમાં પૃથ્વી અન્નહીન થઈ ગઈ હતી, તેથી ભૂખને કારણે પ્રજાજનોના શરીર સુકાઈને નિર્બળ થઈ ગયા હતા. તે બધાએ પોતાના સ્વામી પૃથુ પાસે આવીને કહ્યું, હે રાજન, જેમ વૃક્ષની બખોલમાં સળગતી આગથી વૃક્ષો બળી જાય છે, તેવી જ રીતે અમે પેટની ભીષણ જ્વાળા જઠરાગ્નિથી બળી રહ્યા છીએ. તમે શરણાગતનું રક્ષણ કરનારા છો અને અમારા અન્નદાતા સ્વામી પ્રભુ બનાવવામાં આવેલા છો, તેથી અમે તમારા શરણે આવ્યા છીએ. તમે સમસ્ત લોકનું રક્ષણ કરનારા છો, તમે જ અમારી જીવિકાના પણ સ્વામી છો, તેથી હે રાજરાજેશ્વર, તમે આમ ક્ષુધા પીડિતોને સત્વરે અન્ન આપવાની વ્યવસ્થા કરો. એવું ન બને કે અન્ન મળે એ પહેલાં જ ભૂખને લીધે અમારું મૃત્યુ થઈ જાય. શ્રી મૈત્રેયજી કહે છે, હે કુરુશ્રેષ્ઠ, પ્રજાજનોનું કરુણ ક્રંદન સાંભળીને મહારાજ પૃથુ ઘણા સમય સુધી વિચાર કરતા રહ્યા. અંતે તેમને અન્નના અભાવના કારણની ખબર પડી ગઈ. પૃથ્વીએ જાતે જ અન્ન અને ઔષધિઓને પોતાનામાં ગોપવી દીધા છે. પોતાની બુદ્ધિથી આ વાતનો નિશ્ચય કરીને તેમણે પોતાનું ધનુષ્ય ઉપાડ્યું અને ત્રિપુરનો વિનાશ કરનારા ભગવાન શંકરની જેમ અત્યંત ક્રુદ્ધ થઈને પૃથ્વીને લક્ષ્ય બનાવીને બાણ ચડાવ્યું. તેમને શસ્ત્ર ઉપાડેલા જોઈને જેમ શિકારી પીછો કરે ત્યારે હરણી ભયથી ભાગે છે, તેવી જ રીતે પૃથ્વી ભય પામીને ગાયનું રૂપ ધારણ કરીને ભાગવા લાગી. આ જોઈને મહારાજ પૃથ્વીની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ. જ્યાં જ્યાં પૃથ્વી ગઈ ત્યાં ત્યાં ધનુષ્ય પર બાણ ચડાવીને તેઓ તેનો પીછો કરતા રહ્યા. દિશા, વિદિશા, સ્વર્ગ, પૃથ્વી અને અંતરિક્ષમાં જ્યાં જ્યાં પણ તે દોડીને જતી ત્યાં તેને પોતાની પાછળ હથિયાર ઉઠાવેલા મહારાજ પૃથુ દેખાતા હતા. જેમ મનુષ્યને મૃત્યુથી કોઈ બચાવી શકતું નથી, તેવી જ રીતે તેને ત્રણેય લોકમાં આ વેન પુત્ર પૃથુથી બચાવનારું કોઈ પણ મળ્યું નહીં. ત્યારે તે અત્યંત ભયભીત થઈને દુઃખી ચિત્તે પાછી વળી અને મહાભાગ પૃથુને કહેવા લાગી, ધર્મના તત્વને જાણનારા હે શરણાગત વત્સલ રાજન, તમે તો બધા જ પ્રાણીઓનું રક્ષણ કરવામાં તત્પર રહો છો, તમે મારું પણ રક્ષણ કરો. હું અત્યંત દીન અને નિરપરાધ છું, તમે મને શા માટે મારવા ઈચ્છો છો? આ ઉપરાંત તમે તો ધર્મને જાણનારાઓમાં પ્રસિદ્ધ છો, તમુજ સ્ત્રીનો વધ તમે કેમ કરી શકશો? સ્ત્રીઓ કોઈ અપરાધ કરે છે તો સાધારણ જીવ પણ તેમના પર ચાર હાથ સાધારણ જીવ પણ તેમના પર હાથ ઉઠાવતા નથી. તો પછી તમારા જેવા કરુણામય અને દિનવત્સલ તો એવું કરી જ કેમ શકે? હું તો એક સુદૃઢ નૌકા જેવી છું, સઘળું જગત મારા જ આધાર પર સ્થિત છે. મને ભાંગીને તમે પોતાને પણ પોતાને અને પોતાની પ્રજાને જળ ઉપર કેવી રીતે રાખશો? મહારાજ પૃથ્વીએ કહ્યું, હે પૃથ્વી, હું મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરનારી તું મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરનારી છે. તું યજ્ઞમાં દેવતા રૂપે ભાગ તો લે છે, પરંતુ તેના બદલામાં અમને અન્ન આપતી નથી. તેથી આજે હું તને મારી નાખીશ. તું દરરોજ લીલું લીલું ઘાસ ખાઈ જાય છે અને પોતાના આંચળનું દૂધ આપતી નથી. આવી દુષ્ટતા કરવાને કારણે તને દંડ આપવામાં આવે તે અનુચિત કહી શકાય નહીં. તું નાદાન છે તે પૂર્વકાળમાં બ્રહ્માએ પેદા કરેલા અન્નાદિ ઔષધિઓને પોતાનામાં લીન કરી લીધા છે, અને હવે મારી પણ પરવા નહીં કરીને તેને તું પોતાના ગર્ભમાંથી બહાર કાઢતી નથી. હવે હું પોતાના બાણોથી તને છિન્ન ભિન્ન કરીને તારા મેદથી આ ક્ષુધા પીડિત અને દિન પ્રજાજનોના કરુણ ક્રંદનનું શમન કરીશ. જે દુષ્ટ પોતાનું જ પોષણ કરનારાઓ તથા અન્ય પ્રાણીઓ પ્રત્યે નિર્દય હોય તે પુરુષ, સ્ત્રી અથવા નપુંસક કોઈ પણ હોય, તેને મારવો એ રાજા માટે નહીં મારવા બરાબર જ છે. તું ઘણી ઘમંડી અને મદોન્મંત છે. આ સમયે માયાથી જાગાઈનું રૂપ બનાવેલું છે. હું બાણોથી તારા ટુકડે ટુકડા કરીને પોતાના યોગ બળથી પ્રજાજનોને ધારણ કરીશ. આ સમયે મહારાજ પૃથુકાળની જેમ ક્રોધમય મૂર્તિ ધારણ કરેલા હતા. તેમના શબ્દો સાંભળીને ભૂદેવી કંપવા લાગી અને તેણે અત્યંત વિનમ્ર ભાવે હાથ જોડીને કહ્યું, પૃથ્વીએ કહ્યું, તમે સાક્ષાત પરમ પુરુષ છો તથા પોતાની માયાથી અનેક પ્રકારના શરીર ધારણ કરીને અર્થાત અવતાર લઈને ગુણમય જેવા જણાવો છો. અહંકારથી ઉત્પન્ન થનારા અભિભૂત, અહંકારથી ઉત્પન્ન થનારા અધિભૂત, અધિદેવ અને અધ્યાત્મ સંબંધી અભિમાન અને તેનાથી ઉત્પન્ન થનારા રાગ દ્વેષાદિથી આપ સર્વથા રહિત છો. આપના આવા સ્વરૂપનો અનુભવ થઈ જતા રાગ દ્વેષાદિ વિકારોનો વેગ શાંત થઈ જાય છે એવા પરમ પુરુષને નમસ્કાર કરું છું. તમે સમસ્ત જગતના વિધાતા છો, તમે જ આ ત્રિગુણાત્મક સૃષ્ટિ રચેલી છે અને મને સમસ્ત જીવોનો આશ્રય બનાવેલી છે. તમે સર્વથા સ્વતંત્ર છો હે પ્રભુ. જ્યારે તમે જ અસ્ત્ર શસ્ત્ર લઈને મને મારવા માટે તૈયાર થઈ ગયા છો, ત્યારે હું બીજા કોના શરણે જાઉં? કલ્પના આરંભમાં તમે પોતાને આશ્રિત રહેનારી અનિર્વચનીય માયાથી જ આ ચરાચર જગતની રચના કરી હતી, અને તે માયા વડે જ તમે તેનું પાલન પોષણ કરવા માટે તૈયાર થયેલા છો. તમે ધર્મપરાયણ છો તો પણ ગાયનું રૂપ ધારણ કરનારી મને શા માટે મારવા ઈચ્છો છો? તમે એક જ છો તેમ છતાં માયાના લીધે અનેક રૂપોમાં જણાવો છો, તથા તમે સ્વયં બ્રહ્માની રચના કરીને તેમના દ્વારા વિશ્વની રચના કરાવી છે. તમે સાક્ષાત સર્વેશ્વર છો. તમારી લીલાઓનો અજિતેન્દ્રિય લોકો કેવી રીતે જાણી શકે? તેમની બુદ્ધિ તો તમારી દુર્જય માયાથી વિક્ષિપ્ત રહે છે. તમે જ પંચભૂતો, ઇન્દ્રિયોને તેમના અધિષ્ઠાતા દેવતાઓ, બુદ્ધિ અને અહંકાર રૂપ પોતાની શક્તિઓ વડે ક્રમશઃ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર કરો છો. ભિન્ન ભિન્ન કાર્યો માટે અવારનવાર તમારી શક્તિઓનો આર્વિભાવ અને તિરોભાવ થયા કરે છે. તમે સાક્ષાત પરમ પુરુષ અને વિશ્વ વિધાતા છો. તમને મારા નમસ્કાર છે. હે અજન્મા પ્રભુ, તમે જ પોતાના રચેલા પંચભૂતો, ઇન્દ્રિયો અને અંતઃકરણ રૂપ જગતની સ્થિતિ માટે આદિવરાહ રૂપ ધારણ કરીને મને રસાતલમાંથી બહાર લાવ્યા હતા. આ પ્રમાણે એકવાર તો મારો ઉદ્ધાર કર્યો હતો અને ધરાધર અથવા ધરણીધર નામ મેળવ્યું હતું. આજે તે જ તમે વીરમૂર્તિ ક્ષમા જળ ઉપર રહેલી નૌકાની જેમ સ્થિત મારા જ આશ્રય રહેનારી પ્રજાનું રક્ષણ કરવાના ઉદ્દેશ્યથી તીખા તીખા બાણ ચડાવીને દૂધ નહીં આપવાના અપરાધમાં મને મારવા ઈચ્છો છો. આ ત્રિગુણાત્મક સૃષ્ટિની રચના કરનારી તમારી માયાથી મારા જેવા સાધારણ જીવોના ચિત્ત મોહગ્રસ્ત થઈ રહ્યા છે. મારા જેવા લોકો તો તમારી લીલાઓનો આશ્રય સમજતા નથી. હે વીર, આપની લીલા આપનો યશ વધારનારી છે એવા આપને મારા હૃદયપૂર્વક નમસ્કાર છે. ચોથા સ્કંદ અંતર્ગત પૃથુ વિજયમાંનો ધરત્રી નિગ્રહ નામનો 17મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.